શ્રી બ્રહ્મપુરાણ અધ્યાય 22 દેવતાઓ દ્વારા મહાદેવજીની સ્તુતિ, કામદહન તથા મહાદેવજીનું મેરુ પર્વત પર ગમન. બ્રહ્માજીએ કહ્યું, અમિત તેજસ્વી મહાદેવજીના વિવાહ થઈ ગયા પછી ઇન્દ્ર વગેરે દેવતાઓને બહુ પ્રસન્નતા થઈ. તેમણે ભગવાન શંકરને પ્રણામ કર્યા અને આ પ્રમાણે સ્તુતિ આરંભી. દેવતા બોલ્યા, પર્વત જેમનું લિંગમય સ્વરૂપ છે, જે પર્વતના સ્વામી છે, જેમનો વેગ પવન જેવો છે, જે વિકૃત રૂપ ધારણ કરનારા તથા અપરાજિત છે, જે કલેશોનો નાશ કરીને શુભ સંપત્તિ પ્રદાન કરે છે, તે ભગવાન શંકરને નમસ્કાર છે. શામળા રંગની શિખા ધારણ કરનારા અંબિકા પતિને નમસ્કાર છે. વાયુ જેમનું સ્વરૂપ છે અને જે સેંકડો રૂપ ધારણ કરનારા છે, તે ભગવાન શિવને પ્રણામ છે. દૈત્યોના યોગનો નાશ કરનારા તથા યોગીઓના ગુરુ મહાદેવજીને પ્રણામ છે. સૂર્ય અને ચંદ્ર જેમના નેત્ર છે તથા જે લલાટમાં પણ નેત્ર ધારણ કરે છે, તે ભગવાન શંકરને નમસ્કાર છે. જે સ્મશાનમાં ક્રીડા કરે છે અને વરદાન આપે છે, જેમના ત્રણ નેત્ર છે, તે દેવેશ્વર શિવને પ્રણામ છે. જે ગૃહસ્થ હોવા છતાં પણ સાધુ છે, નિત્ય જટા અને બ્રહ્મચર્ય ધારણ કરે છે, તે ભગવાન શંકરને નમસ્કાર છે. જે જળમાં તપસ્યા કરે છે, યોગજન્ય ઐશ્વર્ય આપે છે, મનને શાંત રાખે છે, ઇન્દ્રિયોનું દમન કરે છે તથા પ્રલય અને સૃષ્ટિના કર્તા છે, તે મહાદેવજીને પ્રણામ છે. અનુગ્રહ કરનારા ભગવાનને નમસ્કાર છે. પાલન કરનારા શિવને પ્રણામ છે. રુદ્ર, વસુ, આદિત્ય અને અશ્વિની કુમારોના રૂપમાં વર્તમાન ભગવાન શંકરને નમસ્કાર છે. જે સર્વના પિતા, સાંખ્યમાં જેનું વર્ણન છે, તે પુરુષ વિશ્વદેવ સર્વ ઉગ્ર શિવ વરદ ભીમ સેનાની પશુપતિ સુચિ વૈરિહંતા સદ્યોજાત મહાદેવ ચિત્ર વિચિત્ર પ્રધાન અપ્રમેય કાર્ય અને કારણ નામે પ્રતિપાદિત થાય છે, તે ભગવાન શિવને પ્રણામ છે. હે ભગવાન, પુરુષ રૂપમાં આપને નમસ્કાર છે. પુરુષમાં ઈચ્છા ઉત્પન્ન કરનારા આપને પ્રણામ છે. આપ જ પુરુષોના પ્રકૃતિ સાથે સંયોગ કરાવો છો અને આપ જ પ્રકૃતિમાં ગુણોને સ્થાપિત કરો છો, આપને નમસ્કાર છે. આપ પ્રકૃતિ અને પુરુષના પ્રવર્તક, કાર્ય અને કારણના વિધાયક તથા કર્મ ફળોની પ્રાપ્તિ કરાવનારા છો. આપ કાળના જ્ઞાતા, સર્વના નિયંતા, ગુણોની વિષમતાના ઉત્પાદક તથા પ્રજાવર્ગને જીવિકા પ્રદાન કરનારા છો, આપને નમસ્કાર છે. હે દેવ દેવેશ્વર, આપને પ્રણામ છે. હે ભૂતભાવન, આપને પ્રણામ છે. હે કલ્યાણમય પ્રભુ, આપ અમને દર્શન આપવા માટે પ્રસન્ન મુખ અને સૌમ્ય થઈ જાઓ. આ પ્રમાણે દેવતાઓ દ્વારા પોતાની સ્તુતિ થયા પછી જગત સ્વામી ઉમાપતિએ કહ્યું, દેવતાઓ, હું તમને દર્શન આપવા માટે સદા પ્રસન્ન મુખ અને સૌમ્ય છું. તમે તુરંત કોઈ વરદાન માગો, હું તે અવશ્ય આપીશ. દેવતા બોલ્યા, હે ભગવાન, એ વરદાન આપના જ હાથમાં ભલે રહે, જ્યારે જરૂર પડશે ત્યારે અમે માગી લઈશું. એવું મસ્તું કહીને મહાદેવજીએ દેવતાઓ તથા અન્ય લોકોને વિદાય કર્યા અને સ્વયં પ્રથમ ગણોની સાથે પોતાના ધામમાં ચાલ્યા ગયા. હે બ્રાહ્મણ, જે આ સ્તોત્રનું શ્રવણ અથવા પાઠ કરે છે, તે સમગ્ર લોકમાં વિચરવાની શક્તિ પ્રાપ્ત કરે છે અને ઇન્દ્રની જેમ દેવતાઓ દ્વારા પૂજાય છે. મહાદેવજી પોતાના ધામમાં પ્રવેશ કરીને જ્યારે સુંદર આસન પર બિરાજમાન થયા, ત્યારે કુટિલ સ્વભાવના ક્રૂર કામદેવે તેમને પોતાના બાણો દ્વારા વિંધવાનો વિચાર કર્યો. તે અનાચારી, દુરાત્મા અને કુલાધમ કામ બધા લોકોને પીડિત કરનારો છે. તે નિયમ તથા વ્રતોનું પાલન કરનારા ઋષિઓના કાર્યમાં વિઘ્ન નાખતો રહે છે. તે દિવસે ચક્રવાકનું રૂપ ધારણ કરીને પોતાની પત્ની સાથે તે આવ્યો હતો. દેવતાઓના સ્વામી ભગવાન શંકરે પોતાને વિંધવાની ઈચ્છાવાળા ઉપદ્રવી કામદેવને પોતાના ત્રીજા નેત્ર વડે તિરસ્કારપૂર્વક જોયો. પછી તો તેમના નેત્રમાંથી પ્રગટેલો અગ્નિ પ્રજ્વલિત થઈ ગયો અને રતિના સ્વામી મદનને બાળવા લાગ્યો. મદન આર્તનાદ કરવા લાગ્યો અને ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે ધરતી પર પડી ગયો. દરમિયાન તેના બધા અંગોમાં અગ્નિ પ્રસરી ગયો અને સઘળા લોકને વ્યાકુળ કરનાર કામ સ્વયં પૃથ્વી પર પડીને મૂર્છિત થઈ ગયો. તેની પત્ની રતિ અત્યંત દુઃખી થઈને કરુણ સ્વરે વિલાપ કરવા લાગી. તેણે પોતાના પતિ માટે મહાદેવજી તથા પાર્વતીની સમક્ષ યાચના કરી. તેના દુઃખનો વિચાર કરીને દયાળુ દંપતીએ તેને સાંત્વના આપતા કહ્યું, કલ્યાણી, કામદેવ તો હવે દગ્ધ થઈ ગયો, હવે અહીં તેની ઉત્પત્તિ થઈ શકે એમ નથી. પરંતુ શરીર રહિત હોવા છતાં પણ એ તમારા બધા કાર્ય સિદ્ધ કરતો રહેશે. શુભે, ભગવાન વિષ્ણુ જ્યારે શ્રી કૃષ્ણ રૂપે અવતાર લેશે ત્યારે તેમના પુત્ર તરીકે તારા પતિનો જન્મ થશે. આ પ્રમાણે વરદાન મેળવીને કામ પત્ની રતિ પ્રસન્ન થઈને પોતાના અભિષ્ટ સ્થાને ચાલી ગઈ. આ બાજુ ભગવાન શંકર કામદેવને દગ્ધ કર્યા પછી ભગવતી ઉમા સાથે હિમાલય પર પ્રસન્નતાપૂર્વક રમણ કરવા લાગ્યા. પાર્વતીજીએ કહ્યું, હે ભગવાન, દેવ દેવેશ્વર, હવે હું આ પર્વત પર નહીં રહું, હવે મારા માટે બીજું નિવાસ સ્થાન બનાવો. મહાદેવજી બોલ્યા, દેવી, હું તો હંમેશા તમને અન્યત્ર રહેવાનું કહેતો હતો, પરંતુ તમને કદી બીજું સ્થાન ગમ્યું નહીં. આજે સ્વયં અન્યત્ર રહેવાની ઈચ્છા કેમ કરો છો, તેનું કારણ કહો. દેવીએ કહ્યું, હે દેવેશ્વર, આજે હું મારા પિતાને ઘરે ગઈ હતી, ત્યાં માતાએ મને એકાંત સ્થાનમાં જોઈને ઉત્તમ આસન વગેરે દ્વારા મારો સત્કાર કરીને કહ્યું, ઉમા, તમારા સ્વામી દરિદ્ર છે, તેથી હંમેશા રમકડાથી રમ્યા કરે છે, દેવતાઓની ક્રીડા આવી હોતી નથી. હે મહાદેવ, તમે જે વિવિધ પ્રકારના ગણો સાથે વિહાર કરો છો એ મારી માતાને ગમતું નથી. આ સાંભળીને મહાદેવજી હસી પડ્યા અને દેવીને હસાવતા રહીને બોલ્યા, પ્રિયા, વાત તો સાચી જ છે, પણ તેના માટે તમને દુઃખ કેમ થયું? હું ક્યારેક હાથીનું ચામડું લપેટતો, ક્યારેક દિગંબર રહેતો, સ્મશાન ભૂમિમાં નિવાસ કરતો, ઘરબાર વિનાનો થઈને જંગલોમાં અને પર્વતની ગુફાઓમાં રહેતો તથા પોતાના ગણોની સાથે ફર્યા કરું છું, તેથી તમારે માતા પર ક્રોધ ન કરવો જોઈએ. તમારી માતાએ બધું બરાબર કહ્યું છે. આ પૃથ્વી પર પ્રાણીઓના માતા સમાન હિતકારી કોઈ બંધુ બાંધવ નથી. દેવીએ કહ્યું, હે સુરેશ્વર, મારે મારા બંધુ બાંધવોથી કોઈ પ્રયોજન નથી, તમે તે જ કરો જેનાથી મને સુખ મળે. દેવીને આ વાત સાંભળીને દેવેશ્વર મહાદેવજીએ તેમને પ્રસન્ન કરવા માટે તે પર્વતને છોડી દીધો અને પત્ની તથા પાર્ષદોને સાથે લઈને દેવતાઓ અને સિદ્ધો દ્વારા સેવિત સુમેરુ પર્વત પર જવા માટે પ્રસ્થાન કર્યું. અધ્યાય 22 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.